શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 36 રાજા ઉત્તમનું ચરિત્ર તથા ઔતમ મન્વંતરનું વર્ણન. કૃષ્ટકી બોલ્યા, બ્રહ્મન, આપે સ્વરોચિસ મન્વંતરનું વૃત્તાંત મને વિસ્તારથી કહ્યું, સાથે સાથે મારા પ્રશ્ન મુજબ 8 નિધિઓનું વર્ણન પણ કર્યું. સ્વયંભૂ મન્વંતરનું વર્ણન તો પહેલાં જ કરી દેવામાં આવ્યું છે, હવે ઉત્તમ નામના ત્રીજા મન્વંતરની કથા સંભળાવો. માર્કંડેજીએ કહ્યું, રાજા ઉતાનપાદનો સુરુચિના ગર્ભથી એક ઉત્તમ નામનો પુત્ર ઉત્પન્ન થયો હતો, જે મહાન, બળવાન અને પરાક્રમી હતો. શત્રુ અને મિત્રમાં તથા પુત્ર અને પરાયામાં તેનો સંભાવ હતો. તે ધર્મનો જ્ઞાતા હતો અને દુષ્ટો માટે યમરાજ જેવો ભયંકર તથા સાધુ પુરુષોને માટે ચંદ્રમા સમાન આનંદદાયી હતો. રાજકુમાર ઉત્તમે બ્રભુકુમારી બાહુલા સાથે લગ્ન કર્યા હતા. તેઓ સદા તેના આસક્ત રહેતા હતા. તેમનું મન બીજા કોઈ કામમાં લાગતું ન હતું. સ્વપ્નમાં પણ તેમનું મન બહુલામાં જ લાગેલું રહેતું હતું. તેઓ સદા રાણીની ઈચ્છા અનુસાર ચાલતા હતા, છતાં બહુલા કદી તેમને અનુકૂળ થતી ન હતી. એકવાર અન્ય રાજાઓની હાજરીમાં રાણીએ રાજાની આજ્ઞાનો અનાદર કરી દીધો. આ કારણે ઉત્તમને બહુ ગુસ્સો આવ્યો. તેમણે ક્રોધિત સર્પની જેમ ફૂફાડા મારતા રહીને દ્વારપાળને કહ્યું, દ્વારપાળ, તું આ દુષ્ટ હૃદયની સ્ત્રીને જંગલમાં લઈ જઈને છોડી દે, આ મારી આજ્ઞા છે. તેથી આ વિશે તારે કંઈ વિચાર કરવાની જરૂર નથી. ત્યારે રાજાની આજ્ઞાને અવિચારણીય માનીને દ્વારપાળ રાણીને રથમાં બેસાડીને વનમાં છોડી આવ્યો. રાજા દ્વારા આ પ્રમાણે નિર્જન વનમાં ત્યાગ કરી દેવાથી બહુલાએ તેમની દ્રષ્ટિથી બહુ દૂર હોવાના કારણે પોતાના ઉપર રાજાનો બહુ અનુગ્રહ માન્યો. આ બાજુ રાજા પોતાના પુત્રની જેમ પ્રજાનું પાલન કરતા રહીને સમય વ્યતીત કરવા લાગ્યા. એક દિવસ કોઈ બ્રાહ્મણ તેમના દ્વાર પર આવ્યો અને અત્યંત દુઃખી મનથી આ પ્રમાણે કહેવા લાગ્યો. બ્રાહ્મણ બોલ્યો, મહારાજ, હું બહુ દુઃખી છું, મારી વાત સાંભળો. કેમ કે રાજા સિવાય બીજા કોઈથી મનુષ્યની સંકટથી રક્ષા થઈ શકતી નથી. રાત્રે સૂતી વખતે મારા ઘરનો દરવાજો ખોલ્યા વિના જ કોઈ મારી પત્નીને ચોરી ગયું. આપ તેનો પત્તો લગાવીને લાવી આપવાની કૃપા કરો. રાજન, અમારી આવક અને વેતનનો છઠ્ઠો ભાગ આપ ગ્રહણ કરો છો, તેથી આપ અમારા લોકોના રક્ષક છો. આપ વડે રક્ષિત હોવાથી મનુષ્ય નિશ્ચિંત થઈને રાત્રે સૂએ છે. રાજાએ પૂછ્યું, બ્રહ્મન, તમારી સ્ત્રી શરીરે કેવી છે? એ મેં કદી જોઈ નથી. તેની અવસ્થા કેટલી છે એ પણ તમારે જ કહેવું પડશે. સાથે સાથે એ પણ જણાવો કે આપની પત્નીનો સ્વભાવ કેવો છે. બ્રાહ્મણ બોલ્યો, રાજન, મારી સ્ત્રીની દ્રષ્ટિથી ક્રૂરતા ટપકે છે. તે કદમાં તો બહુ ઊંચી છે, પરંતુ હાથ ટૂંકા, મુખ દુબળું પાતળું અને શરીર કુરૂપ છે. આ હું તેની નિંદા નથી કરતો, તેની સાચી ઓળખાણ આપું છું. તેની વાતો બહુ કટુ હોય છે તથા સ્વભાવથી પણ તે કોમળ નથી. તેની પહેલી અવસ્થા જ થોડી પસાર થઈ ગઈ છે. રાજાએ કહ્યું, બ્રાહ્મણ, આવી સ્ત્રીને લઈને શું કરશો? હું તમને બીજી પત્ની આપું છું. સારા સ્વભાવની સ્ત્રી જ કલ્યાણમય અને સુખ આપનારી હોય છે. આવી સ્ત્રી તો માત્ર દુઃખનું જ કારણ છે. રૂપ અને શીલ બંનેથી હીન હોવાના કારણે તે સ્ત્રી ત્યાગ કરવાને યોગ્ય છે. બ્રાહ્મણ બોલ્યો, રાજન, પોતાની પત્નીની રક્ષા કરવી જોઈએ. આ શ્રુતિનો ઉત્તમ આદેશ છે. તેની રક્ષા ન કરવાથી તેનાથી વર્ણશંકરની ઉત્પત્તિ થાય છે. વર્ણશંકર પોતાના પિતરોને સ્વર્ગમાં નીચા પાડી દે છે. પત્ની ન હોવાના કારણે મારા નિત્ય કર્મ છૂટી રહ્યા છે, તેથી પ્રતિદિન ધર્મમાં બાધા આવે છે. આ કારણે મારું પતન અવશ્ય થશે. તેના ગર્ભથી જે મારી સંતતિ થશે તે ધર્મનું પાલન કરનારી થશે. પ્રભુ, આ પ્રમાણે મેં આપની સમક્ષ મારી પત્નીનું વૃતાંત નિવેદન કર્યું. આપ તેને શોધી આપો, કેમ કે આપ જ પ્રજાની રક્ષાના અધિકારી છો. બ્રાહ્મણની આવી વાત સાંભળીને અને તેના ઉપર આવી રીતે વિચાર કરીને રાજા ઉત્તમ સર્વ સામગ્રીઓથી યુક્ત પોતાના વિશાળ રથ ઉપર આરૂઢ થયા. ને પૃથ્વી પર આમ તેમ ઘૂમવા લાગ્યા. એક દિવસ બહુ મોટા વનમાં કોઈ તપસ્વીનો ઉત્તમ આશ્રમ દેખાયો ત્યારે રથ પરથી ઉતરીને તેઓ તે આશ્રમમાં ગયા. ત્યાં તેમને એક મુનિના દર્શન થયા જે દર્ભના આસન પર બિરાજમાન હતા અને પોતાના તેજથી અગ્નિ જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા. રાજાને જોઈને મુનિ તરત ઊભા થઈ ગયા અને સ્વાગતપૂર્વક તેમનું સન્માન કરતા રહીને શિષ્યને કહ્યું, અર્ધ લઈ આવો. શિષ્ય ધીરેથી કહ્યું, મુને સ્વામીને અર્ધ આપવો ઉચિત છે. આ વાતનો વિચાર કરીને જે આજ્ઞા આપશો તેનું પાલન કરું. ત્યારે મુનિએ રાજાના વૃત્તાંતને ધ્યાન દ્વારા જાણીને માત્ર આસન આપીને વાતચીત દ્વારા તેમનો સત્કાર કર્યો. ઋષિએ પૂછ્યું, રાજન, હું જાણું છું કે આપ મહારાજ ઉતાનપાદના પુત્ર ઉત્તમ છો. કહો, શા પ્રયોજનથી અહીં આવ્યા છો? આ વનમાં ક્યુ કાર્ય સિદ્ધ કરવાનો વિચાર છે? રાજાએ કહ્યું, મુને, એક બ્રાહ્મણના ઘરમાંથી કોઈ અપરિચિત વ્યક્તિ તેમની સ્ત્રીને ચોરી ગઈ છે. તેની શોધ કરવા માટે હું અહીં આવ્યો છું. હું આપને એક વાત પૂછું છું. કૃપા કરીને જણાવો, જ્યારે હું આપના આશ્રમમાં આવ્યો ત્યારે પ્રથમ દ્રષ્ટિ પડતા જ આપે મને અર્ધ્ય આપવાનો વિચાર કર્યો, પરંતુ પછી તેને રોકી કેમ દીધો? ઋષિ બોલ્યા, રાજન, આપને જોઈને મેં જલ્દીમાં અર્ધ પ્રદાન કરવાની આજ્ઞા આપી દીધી હતી, પરંતુ આ શિષ્ય મને સાવધાન કર્યો. મારી કૃપાથી આ પણ મારી જેમ સંસારના ભૂત ભવિષ્ય અને વર્તમાનની ઘટનાઓ જાણે છે. તેણે કહ્યું, વિચાર કરીને આજ્ઞા આપો ત્યારે મેં પણ આપનું વૃત્તાંત જાણી લીધું, તેથી આપને વિધિપૂર્વક અર્ધ ન આપ્યો. રાજન, એમાં સંદેહ નથી કે આપ સ્વયંભૂ મનુના વંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી અર્ધના અધિકારી છો. તેમ છતાં અમે આપને અર્ધ માટે ઉત્તમ અધિકારી માનતા નથી. રાજાએ પૂછ્યું, બ્રહ્મન, મેં જાણીને કે અજાણતા એવું ક્યું પાપ કર્યું છે જેથી ઘણા સમય બાદ આવવા છતાં આપના અર્ધનો અધિકારી ન રહ્યો? ઋષિ બોલ્યા, રાજન, શું આપ એ વાત ભૂલી ગયા કે આપે પોતાની પત્નીનો વનમાં પરિત્યાગ કર્યો છે અને તેની સાથે આપ ધર્મને પણ છોડી બેઠા છો? એક પક્ષ એટલે 15 દિવસ પણ નિત્ય કર્મ છોડી દેવાથી મનુષ્ય અસ્પૃશ્ય થઈ જાય છે, પછી આપે તો 1 વર્ષથી તેનો ત્યાગ કર્યો છે, તેથી આપના વિષયમાં શું કહેવું? નરેશ્વર, પતિનો સ્વભાવ કેવો હોય પત્નીને માટે તેને અનુકૂળ રહેવું જ જોઈએ. એ જ પ્રમાણે પતિનું પણ કર્તવ્ય છે કે તે દુષ્ટ સ્વભાવવાળી પત્નીનું પણ પાલન પોષણ કરે. પક્ષેણ કર્મણો હાન્યા પ્રયાત્યા સ્પૃશ્યતામ નરહ કિમત્ર વાર્ષિકી યસ્ય હાનિસ્તે નિત્ય કર્મણ. પત્નયા કુલયા ભાવ્યમ યથા શિલે અપી ભર્તરી દુશિલા અપી તથા ભાર્યા પોષણીયા નરેશ્વર. 69મા સર્ગનો 58-59 શ્લોક સંખ્યા. બ્રાહ્મણની તે પત્ની કે જેનું અપહરણ થયું છે સદા પતિને પ્રતિકૂળ જ વર્તન કરતી હતી, છતાં ધર્મપાલનની ઈચ્છાથી તે આપની પાસે આવ્યો અને પત્નીને શોધવા માટે પ્રેરિત કરતો રહ્યો. આપ તો ધર્મથી વિચલિત થઈ ગયેલા. બીજા મનુષ્યને ધર્મમાં લગાવો છો, પછી જ્યારે તમે સ્વયં ધર્મથી વિચલિત હશો તો તમને કોણ ધર્મમાં લગાવશે? માર્કંડેજી કહે છે, મુનિના આમ કહેવાથી રાજા લજવાઈ ગયા. આપની વાત સાચી છે. આમ કહીને તેમણે બ્રાહ્મણની પત્ની વિશે પૂછ્યું, ભગવત, આ ભૂત અને ભવિષ્યના યથાર્થ જ્ઞાતા છો, કહો બ્રાહ્મણની પત્નીને કોણ લઈ ગયું? ઋષિ બોલ્યા, રાજન, અદ્રિનો પુત્ર બલાક નામના રાક્ષસે તેનું અપહરણ કર્યું છે. ઉત્પલાવત વનમાં જવાથી આપ તે બ્રાહ્મણની પત્નીને જોઈ શકશો. જાઓ, શીઘ્ર તે બ્રાહ્મણને તેની પત્ની સાથે સંયોગ કરાવો જેથી તેને પણ આપની જેમ રોજ રોજ પાપનો ભાગી થવું ન પડે. ત્યાર પછી તે મહામુનિને પ્રણામ કરીને રાજા ઉત્તમ પોતાના રથ પર આરૂઢ થયા અને તેમના કહ્યા પ્રમાણે ઉત્પલાવત વનમાં ગયા. ત્યાં તેમણે બ્રાહ્મણની પત્નીને જોઈ. તેનું સ્વરૂપ બરાબર એવું જ હતું જેવું બ્રાહ્મણે બતાવ્યું હતું. તે શ્રીફળ ખાઈ રહી હતી. રાજાએ તેને પૂછ્યું, ભદ્રે, તમે આ વનમાં કઈ રીતે આવ્યા? બધી વાત સ્પષ્ટ રૂપે કહો. બ્રાહ્મણીએ કહ્યું, હું વનવાસી બ્રાહ્મણ અતિરાત્રની પુત્રી છું અને વિશાલના પુત્રની જેમ વિશાલના પુત્રની, જેનું નામ હમણાં આપે કહ્યું, પત્ની છું. મને દુરાત્મા રાક્ષસ બળજબરીથી અહીં હરી લાવ્યો છે. હું ઘરની અંદર સૂઈ રહી હતી તે સમયે એણે મારો પોતાનો ભાઈ અને માતાથી વિયોગ કરાવ્યો. હું અહીં બહુ દુઃખી છું. તેણે મને આ ઘોર વનમાં છોડી દીધી છે. ન તો તે મારો ભોગ કરે છે અને ન મને ખાઈ જાય છે. આનું કોઈ કારણ સમજાતું નથી. રાજા બોલ્યા, બ્રાહ્મણ કુમારી, શું તમે જાણો છો કે આ રાક્ષસ તમને અહીં મૂકીને ક્યાં ચાલ્યો ગયો? મને તમારા પતિએ જ અહીં મોકલ્યો છે. બ્રાહ્મણીએ કહ્યું, આ નિશાચર આ જ વનમાં રહે છે. જો આપને એનાથી ભય ન હોય તો આ વનમાં પ્રવેશ કરો. ત્યાર પછી રાજાએ બ્રાહ્મણીએ દેખાડેલા માર્ગથી તે વનની અંદર પ્રવેશ કર્યો અને તે રાક્ષસને પરિવાર સાથે બેઠેલો જોયો. રાજાને જોતાં જ દૂરથી જ રાક્ષસે પૃથ્વી પર મસ્તક ટેકવી દીધું અને તેમની પાસે ગયો. રાક્ષસ બોલ્યો, રાજન, આપે મારા ઘરે પધારીને બહુ જ કૃપા કરી છે. હું આપના રાજ્યમાં રહું છું, તેથી જણાવો આપનું કયું કાર્ય સિદ્ધ કરું. આપ અર્ધ સ્વીકાર કરો અને આ આસન પર બિરાજો. રાજાએ કહ્યું, નિશાચર, તમે મારું બધું કામ કરી દીધું. બધી રીતે મારો આતિથ્ય સત્કાર થઈ ગયો. હવે કહો, તમે બ્રાહ્મણીની સ્ત્રીને કેમ ઉપાડી લાવ્યા છો? જો તમે તેને પોતાની પત્ની બનાવવા માટે લાવ્યા હો તો એ યોગ્ય લાગતું નથી, કેમ કે તે સુંદર નથી અને તમારા ઘરમાં બીજી સ્ત્રીઓ તો છે જ. જો તેને પોતાનું ભક્ષ બનાવવાનો વિચાર હોય તો આજ સુધી તમે તેને કેમ ખાધી નથી, એનું કારણ બતાવો. રાક્ષસ બોલ્યો, રાજન, અમે લોકો મનુષ્યને ખાતા નથી. મનુષ્ય ભક્ષી રાક્ષસ બીજા જ હોય છે. અમે તો પુણ્યનું ફળ જ ખાઈએ છીએ. એ સિવાય જો કોઈ સ્ત્રી કે પુરુષ અમારો આદર કે અનાદર કરી દે તો અમે તેના સારા ખોટા સ્વભાવને પણ ખાઈ જઈએ છીએ. જે મનુષ્યના ક્ષમા સ્વભાવને ખાઈ જઈએ તો તે ક્રોધી થઈ જાય છે અને દુષ્ટ સ્વભાવનું ભક્ષણ કરીએ તો તેઓ ઉત્તમ સ્વભાવના થઈ જાય છે. મહારાજ, મારા ઘરમાં અનેક યુવતી સ્ત્રીઓ છે જે રૂપમાં અપ્સરાઓ જેવી છે. તેમના હોવા છતાં મનુષ્યની સ્ત્રીઓમાં મારો અનુરાગ કઈ રીતે થઈ શકે છે? રાજાએ કહ્યું, નિશાચર, જો આ બ્રાહ્મણી ન તો તમારા ઉપભોગના કામની છે ન આહારના, તો બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કરીને તે એનું અપહરણ કેમ કર્યું? રાક્ષસ બોલ્યો, આ બ્રાહ્મણ વેદ મંત્રોનો જ્ઞાતા છે. હું જે કોઈ યજ્ઞમાં જાઉં છું તે રક્ષોજ્ઞ મંત્રોનો પાઠ કરીને મને દૂર ભગાડી દે છે. મંત્રો દ્વારા તેના ઉચ્ચાટન કરવાથી અમે લોકો ભૂખ્યા રહી જઈએ છીએ. આવી દશામાં અમે ક્યાં જઈએ? મોટાભાગના યજ્ઞોમાં આ બ્રાહ્મણ ઋત્વિજ બનતો હોય છે, તેથી અમે તેની સામે આ વિઘ્ન ઊભું કરી દીધું છે. કેમ કે કોઈ પણ પુરુષ પત્ની વિના યજ્ઞ કર્મ કરવાને યોગ્ય રહેતો નથી. રાજન, હું આપનો વિનિત સેવક છું, આપના રાજ્યની પ્રજા છું, તેથી આપ પોતાના કોઈ કાર્ય માટે આજ્ઞા આપીને મારા પર કૃપા કરો. રાજાએ કહ્યું, રાક્ષસ, તું પહેલાં કહી ચૂક્યો છે કે અમે મનુષ્યના સ્વભાવને ખાઈ જઈએ છીએ, તેથી હું તારી પાસે જે કામ કરાવવા ઈચ્છું છું તે સાંભળ. તો આ બ્રાહ્મણીની દુષ્ટતાનું ભક્ષણ કરી લે, જેથી એ વિનયશીલ થઈ જાય. ત્યાર પછી એને એના ઘરે મૂકી આવો. આટલું કરવાથી હું માની લઈશ કે તે પોતાને ઘેર આવેલા અતિથિનું સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરી દીધા. રાજા નામ કહ્યા પછી તે રાક્ષસ પોતાની માયાથી બ્રાહ્મણીના શરીરમાં પ્રવેશ કરી ગયો અને પોતાની શક્તિથી તેના દુષ્ટ સ્વભાવને ખાઈ ગયો. પછી તો બ્રાહ્મણની પત્ની ભયંકર દુષ્ટતાથી મુક્ત થઈ ગઈ અને રાજાને કહ્યું, મહારાજ, મારે મારા જ કર્મથી મારા મહાત્મા પતિથી અલગ થવું પડ્યું છે. આ નિશાચર તો આમાં નિમિત્ત માત્ર બન્યો છે. ન આનો દોષ છે, ન મારા મહાત્મા પતિનો દોષ છે. બધો દોષ મારો જ છે. કેમ કે મનુષ્યને પોતાના જ કર્મના ફળ ભોગવવા પડે છે. પૂર્વજન્મમાં મેં કોઈનો વિયોગ કરાવ્યો હશે તે આજે મારા પર આવી પડ્યો છે, એમાં બીજાનો શું દોષ? રાક્ષસ બોલ્યો, રાજન, આપની આજ્ઞા અનુસાર હું આ બ્રાહ્મણીને તેના સ્વામીના ઘેર પહોંચાડી આવું છું. આ સિવાય બીજું પણ મારા યોગ્ય કાર્ય હોય તો આજ્ઞા કરો. રાજાએ કહ્યું, નિશાચર, આ કાર્ય થઈ ગયા પછી હું સમજીશ કે તે મારું સમસ્ત કાર્ય સિદ્ધ કરી દીધું. વીર, જો કોઈ કાર્ય માટે હું તારું સ્મરણ કરું તો તું મારી સામે આવી જજે. બહુ સારું કહીને રાક્ષસે તે બ્રાહ્મણ પત્નીને જે દુષ્ટતા દૂર થઈ જવાથી હવે સુંદર સ્વભાવની થઈ ગઈ હતી લઈ જઈને તેના પતિના ઘરમાં પહોંચાડી દીધી. રાજ પણ તેને મોકલીને મનમાં આ પ્રમાણે રાજા પણ તેને મોકલીને મનમાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. હવે હું મારા પ્રશ્ન વિશે શું કરું, શું કરવાથી મારું શુભ થશે? મહામના મહર્ષિએ મને અર્ધ્યને અયોગ્ય માન્યો છે. આ તો મારા માટે બહુ કષ્ટની વાત છે. હવે હું શું કરું? પત્નીનો તો મેં ત્યાગ કરી દીધો, હવે તેનો પત્તો કઈ રીતે લાગે? અથવા તે ત્રિકાળ જ્ઞાની મુનિને જ પૂછું? આવો વિચાર કરીને રાજા ફરી રથ પર આરૂઢ થયા અને તે સ્થાન પર ગયા જ્યાં તે ત્રિકાળ જ્ઞાની ધર્માત્મા મહામુનિ રહેતો હતો. રથમાંથી ઉતરીને તેમણે મહામુનિ પાસે જઈને પ્રણામ કર્યા અને રાક્ષસને મળવું, બ્રાહ્મણીનું દેખાવું તથા તેની દુષ્ટતા દૂર થઈ જવા વગેરેનું બહુ વૃતાંત યથાર્થ રીતે કહી સંભળાવ્યું. ઋષિએ કહ્યું, રાજન, તમે જે કંઈ કર્યું તે બધું મેં પહેલેથી જ જાણી લીધું છે. મારી પાસે તમે જે કાર્યને માટે આવ્યા છો તે પણ મારાથી અજાણ્યું નથી. મનુષ્યને માટે પત્ની ધર્મ, અર્થ તથા કામની સિદ્ધિનું કારણ છે. તમે તેનો ત્યાગ કરીને વિશેષતઃ ધર્મનો પણ ત્યાગ કર્યો છે. રાજન, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શુદ્ર દરેકને માટે પત્ની ન હોય તો તે પોતાના કર્માનુષ્ઠાનને યોગ્ય રહેતો નથી. તમે પોતાની પત્નીનો ત્યાગ કરીને સારું નથી કર્યું. જેમ સ્ત્રીઓ માટે પતિનો ત્યાગ અનુચિત છે, એ જ પ્રમાણે પતિને માટે સ્ત્રીનો ત્યાગ અનુચિત છે. ત્યજતા ભવતા પત્ની ન શોભન મનુષ્ઠિતમ અત્યાજ્યો હિ યથા ભરતા સ્ત્રીણામ ભાર્યા તથા નૃણામ. 71 અધ્યાયનો 11મો શ્લોક. રાજા બોલ્યા, ભગવાન, શું કરું? આ બધું મારા કર્મોનું ફળ છે. હું સદા પત્નીને અનુકૂળ જ રહેતો હતો, છતાં તે મને અનુકૂળ ન થઈ, તેથી મેં તેનો ત્યાગ કર્યો. તેના વિયોગની પીડાથી મારો અંતરાત્મા વ્યથિત થઈ રહ્યો છે. મેં તેને વનમાં છોડી દીધી હતી. ખબર નથી તે ક્યાં ચાલી ગઈ, અથવા તેને વનમાં સિંહ, વાઘ અથવા નિશાચર તો ક્યાંક ખાઈ નથી ગયા? ઋષિએ કહ્યું, રાજન, તેને સિંહ, વાઘ કે નિશાચરો ખાઈ ગયા નથી. તે અત્યારે રસાતળમાં છે. તેનું ચરિત્ર આજ સુધી નષ્ટ થયું નથી. રાજા બોલ્યા, બ્રહ્મન, આ તો બહુ વિચિત્ર વાત છે. તેને પાતાળમાં કોણ લઈ ગયું અને તે હજુ સુધી દૂષિત કઈ રીતે ન થઈ? આ બધું યથાર્થ રૂપે જણાવવાની કૃપા કરો. ઋષિએ કહ્યું, પાતાળમાં નાગરાજ કપોત એક વિખ્યાત પુરુષ છે. એક દિવસ તેમણે તમારી ત્યાગી દીધેલી સુંદર પત્નીને વનમાં ભટકતી જોઈ. તેને બધી વાત જાણીને તે તેના ઉપર આસક્ત થઈ ગયા અને તેને પાતાળ લોકમાં લઈ ગયા. નાગરાજ કપોતની એક નંદા નામની પુત્રી તથા મનોરમા નામની સ્ત્રી છે. નંદાએ બહુલાને જોઈને વિચાર્યું, આ સ્ત્રી ગમે ત્યારે મારી માની શોક બનવાની છે. આવું વિચારીને તેને પોતાના ઘરમાં લઈ આવી અને અંતઃપુરમાં છુપાવીને દીધી. કપોતે જ્યારે જ્યારે નંદા પાસે બહુલાને માગી ત્યારે ત્યારે તેણે તેમને કોઈ ઉત્તર ન આપ્યો. ત્યારે પિતાએ તેને શ્રાપ આપી દીધો, જા તું મૂંગી થઈ જશે. આ પ્રમાણે શ્રાપગ્રસ્ત થઈને નંદા તેની સાથે રહેતી હતી. નાગરાજ તેને લઈ ગયા અને તેની કન્યાએ તેને સંરક્ષણમાં રાખી લીધી. રાજા બોલ્યા, મહામુને, મને તો બહુલા પ્રાણોથી પણ વધારે પ્રિય છે, પરંતુ તે મારા પ્રત્યે સદા દુષ્ટતાનો વ્યવહાર કરે છે, એનું શું કારણ? ઋષિએ કહ્યું, પાણીગ્રહણના સમયે સૂર્ય, મંગળ અને શનિશ્વરની તમારી ઉપર તથા શુક્ર અને બૃહસ્પતિની તમારી પત્ની ઉપર દ્રષ્ટિ હતી. તે મુહૂર્તના ચંદ્રમા અને બુધ પણ, જે પરસ્પર શત્રુભાવ રાખનારા છે, અનુકૂળ હતા અને તમારા પર પ્રતિકૂળ. તે કારણે તમારે પત્નીની પ્રતિકૂળતાનું વિશેષ કષ્ટ સહેવું પડ્યું છે. સારું, હવે જાઓ, ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરો અને પત્નીની સાથે રહીને સંપૂર્ણ ધાર્મિક ક્રિયાઓનું અનુષ્ઠાન કરો. માર્કંડેયજી કહે છે, મહર્ષિ નામ કહ્યા પછી રાજા તેમને પ્રણામ કરીને રથ પર આરૂઢ થયા અને પોતાના નગરમાં પાછા આવ્યા. ત્યાં આવ્યા પછી તેમણે તે બ્રાહ્મણને જોયો જે પોતાની શીલવતી પત્ની સાથે બહુ પ્રસન્ન હતો. બ્રાહ્મણે કહ્યું, નૃપશ્રેષ્ઠ, આપ ધર્મના જ્ઞાતા છો. આપે મારી પત્નીને લાવીને મારા ધર્મની રક્ષા કરી છે, એનાથી હું કૃતાર્થ થઈ ગયો છું. રાજા બોલ્યા, દ્વિજશ્રેષ્ઠ, આપ તો પોતાના ધર્મનું પાલન કરીને કૃતાર્થ થઈ રહ્યા છો, પરંતુ હું સંકટમાં પડ્યો છું, કેમ કે મારી પત્ની ઘરમાં નથી. બ્રાહ્મણે કહ્યું, મહારાજ, જો આપની પત્ની જીવિત છે અને વ્યભિચારિણી થઈ નથી તો આ તો પછી આપ સ્ત્રી વિના રહીને પાપ કેમ કમાઈ રહ્યા છો? રાજા બોલ્યા, બ્રાહ્મણ, જો હું પત્નીને લઈ આવું તો પણ તે સદા મારે પ્રતિકૂળ રહે છે, તેથી તેનાથી દુઃખ જ મળશે, સુખ નહીં, કેમ કે મારા પ્રત્યે આદરભાવ મૈત્રી રાખતી નથી. આપ કોઈ એવો યત્ન કરી શકો કે જેથી તે મારે આધીન થઈ જાય. બ્રાહ્મણે કહ્યું, રાજન, આપના પ્રતિ રાણીનો પ્રેમ તથા આપના પ્રતિ રાણીનો પ્રેમ થવા માટે શ્રેષ્ઠ યજ્ઞ કરવો જોઈએ, તેથી મિત્રની કામના રાખનારા લોકો આનું અનુષ્ઠાન કર્યા કરે છે. તે મિત્રવિંદા નામનો યજ્ઞ હું આરંભ કરાવું છું. રાજન, જે સ્ત્રી પુરુષોમાં પરસ્પર પ્રેમ ન હોય તેમાં મિત્રવિંદા યજ્ઞ પ્રેમ ઉત્પન્ન કરે છે, તેથી આપના કાર્યની સિદ્ધિને માટે હું તેનું અનુષ્ઠાન કરીશ. બ્રાહ્મણ નામ કહ્યા બાદ રાજાએ યજ્ઞની બધી સામગ્રી એકત્રિત કરાવી અને તે શ્રેષ્ઠ બ્રાહ્મણે મિત્રવિંદા યજ્ઞનું અનુષ્ઠાન શરૂ કર્યું. તેણે રાજાની સ્ત્રીમાં પ્રેમ ઉત્પન્ન કરવા માટે એક એક કરીને 7 યજ્ઞ કર્યા. જ્યારે તેની એવી ખાતરી થઈ ગઈ કે રાણીના મનમાં રાજા પ્રત્યે મિત્રભાવ જાગૃત થઈ ગયો છે, ત્યારે તેણે રાજાને કહ્યું, મહારાજ, હવે આ પત્નીને પોતાને સાથે રાખો અને તેની સાથે ઉત્તમ ભોગ ભોગવતા રહીને શ્રદ્ધાપૂર્વક યજ્ઞનું અનુષ્ઠાન કરો. બ્રાહ્મણની વાત સાંભળીને રાજાને બહુ વિસ્મય થયું. તેમણે તે મહાપરાક્રમી સત્યપ્રતિજ્ઞ નિશાચરનું સ્મરણ કર્યું. તેનું સ્મરણ કરતાં જ તે રાક્ષસ રાજાની પાસે આવી પહોંચ્યો અને પ્રણામ કરીને બોલ્યો, સિંહ આજ્ઞા છે. ત્યારે રાજાએ વિસ્તારથી પોતાની બધી વાત કહી. પછી તે રાક્ષસ પાતાળમાં જઈને રાણીને લઈ આવ્યો. આવીને તેને હાર્દિક અનુરાગ સાથે પતિને જોયા અને અતિ પ્રસન્નતાથી વારંવાર કહ્યું, મારા પર પ્રસન્ન થાઓ. ત્યારે રાજાએ પોતાની પ્રિય પત્નીને હૃદય લગાવીને કહ્યું, પ્રિય, તમે વારંવાર એવું કેમ કહો છો? હું તો તમારા પર પ્રસન્ન જ છું. રાણી બોલી, મહારાજ, જો આપ મારા પર પ્રસન્ન છો તો હું આપને એક યાચના કરું છું, આપ તે પૂર્ણ કરીને મારો આદર કરો. રાજાએ કહ્યું, પ્રિય, તમને જે કંઈ પણ અભિષ્ટ હોય તે નિશંક થઈને કહો, તમારા માટે કંઈ પણ દુર્લભ નથી, હું તમારે આધીન છું. રાણી બોલી, નાથ, મારા માટે નાગરાજે મારી સખીને શ્રાપ આપી દીધો, તેથી તે મૂંગી થઈ ગઈ છે. જો આપ મારા પ્રેમવશ તેના સંકટનું નિવારણ કરી શકો તો તેની મુક્તતા દૂર કરવાનો પ્રયત્ન કરો. જો આમ થઈ ગયું તો હું સમજીશ કે મારું સર્વ કાંઈ સિદ્ધ થઈ ગયું. ત્યારે રાજાએ તે બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું, વિપ્રવર, આમાં કેવી ક્રિયા કરવી જોઈએ જે તેની મુક્તતા દૂર કરી શકે? બ્રાહ્મણ બોલ્યું, રાજન, હું આપના કહેવાથી સરસ્વતી ઇષ્ટિ કરીશ, જેથી આપના મહારાણી પોતાની સખીની વાકશક્તિને કાર્યક્ષમ બનાવીને તેના ઋણથી મુક્ત થઈ જાય. ત્યાર પછી તે શ્રેષ્ઠ બ્રાહ્મણે સરસ્વતી ઇષ્ટિ આરંભ કરી. તેણે નંદાની મુક્તા દૂર કરવા માટે એકાગ્ર ચિત્તે સરસ્વતી સૂક્તોના જપ કર્યા. તેનાથી તે નાગકન્યા બોલવા લાગી. તે સમયે ગર્ગમુનિ રસાતળમાં રહેતા હતા. તેમણે નંદાને કહ્યું, તમારી સખી બહુલાના પતિએ અત્યંત દુષ્કર ઉપકાર કર્યો છે. આ વાત જાણીને શીઘ્રગામીની નંદા રાજાના નગરમાં આવી અને પોતાની સખી મહારાણી બહુલાને છાતીએ લગાવીને તથા રાજાની પણ વારંવાર પ્રશંસા કરીને આસન પર બેસીને મધુર વાણીમાં બોલી, વીર, આપે આ સમયે મારો જે ઉપકાર કર્યો છે તેનાથી મારું હૃદય આકૃષ્ટ થઈ ગયું છે, તેથી હું જે કહું છું તે સાંભળો. રાજન, તમને એક મહાપરાક્રમી પુત્ર પ્રાપ્ત થશે અને આ પૃથ્વી પર તેનું અખંડ રાજ્ય રહેશે. તે સર્વશાસ્ત્રોનો જ્ઞાતા, ધર્મપરાયણ, બુદ્ધિમાન અને મન્વંતરનો સ્વામી થશે. રાજાને આ પ્રમાણે વરદાન આપીને નાગરાજ કન્યા નંદા પોતાની સખીને હૃદય લગાડીને પાતાળ લોકમાં ચાલી ગઈ. ત્યાર પછી રાણીની સાથે વિહાર અને પ્રજાપાલન કરતા રહીને રાજા ઉત્તમના ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા. પછી મહાત્મા રાજાને રાણી બહુલાના ગર્ભથી એક પુત્ર ઉત્પન્ન થયો, જે પૂર્ણિમાના પૂર્ણચંદ્ર જેવો કાંતિમાન હતો. તેના જન્મથી સમસ્ત પ્રજાને મહાન આનંદ થયો. દેવતાઓની દુદુંબીઓ વાગી ઉઠી અને આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. તેને જોઈને મુનિઓએ કહ્યું, આ રાજા ઉત્તમના વંશમાં અને ઉત્તમ સમયમાં ઉત્પન્ન થયો છે તથા આનું પ્રત્યેક અંગ ઉત્તમ છે, તેથી આ ઓતમ નામે વિખ્યાત થશે. આ પ્રમાણે રાજા ઉત્તમનો પુત્ર ઓતમ નામનો મુનિ થયો. હવે તેના પ્રભાવનું વર્ણન સાંભળો. જે રાજા ઉત્તમનું પાખ્યાન અને ઓતમની જન્મની કથા દરરોજ સાંભળે છે તેનો કદી કોઈના પ્રત્યે દ્વેષ થતો નથી. આ ચરિત્ર સાંભળનાર અને વાંચનારનો કદી પ્રિય પત્ની પુત્ર અથવા બંધુઓથી વિયોગ થતો નથી. ઓતમ ત્રીજું મન્વંતર છે. તેમાં સ્વધામા, સત્ય, શિવ, પ્રતદર્ન તથા વશવર્તી આ દેવતાઓના પાંચ ગણ હતા. એમનું જેવું નામ તેવા જ ગુણ હતા. આ પાંચે દેવતા યજ્ઞભોગી માનવામાં આવ્યા છે. આ બધા ગણ બાર બાર વ્યક્તિઓના સમુદાયમાં છે. ઉક્ત મન્વંતરમાં સુશાંતિ નામના ઇન્દ્ર થયા, જેઓ 100 યજ્ઞોનું અનુષ્ઠાન કરીને ઇન્દ્રપદને પ્રાપ્ત થયા હતા. આજે પણ મનુષ્ય વિઘ્નોનો નાશ કરવા માટે સુશાંતિના નામોક્ષરોથી વિભૂષિત એક ગાથાનું ગાન કર્યા કરે છે. તે આ પ્રમાણે છે. સુશાંતિર્દેવરાટ કાંત સુશાંતિ સંપ્રયચ્છતી સહિત શિવ સત્યાધીસ્તથૈવ વશવર્તિભિઃ. અર્થાત શિવ સત્ય તેમજ વશવર્તી વગેરે દેવગણોની સાથે પરમ સુંદર દેવરાજ સુશાંતિ ઉત્તમ શાંતિ પ્રદાન કરે છે. માર્કંડેજી કહે છે, ઓતમ મનુના અજ, પરસુચિ અને દિવ્ય આ ત્રણ પુત્ર હતા, જે દેવતાઓ જેવા તેજસ્વી તથા મહાન બળ અને પરાક્રમથી સંપન્ન હતા. તેમના મન્વંતરમાં તેમના જ વંશજ આ પૃથ્વીનું પાલન કરતા રહ્યા. 71 ચતુર્યુગથી થોડા વધારે સમયનું એક મન્વંતર થાય છે. આ વાત પહેલાં જણાવી દેવામાં આવી છે. મહાત્મા વશિષ્ઠના 7 પુત્રો આ મન્વંતરમાં સપ્તર્ષિ હતા. આ પ્રમાણે આ ત્રીજા મન્વંતરનું વર્ણન થયું. હવે તામસ મનુના 4 મન્વંતરનું વર્ણન કરવામાં આવે છે. જોકે તામસ મનુનો જન્મ મનુષ્યતર યોનિમાં થયો હતો, છતાં તેમણે પોતાના યશથી ત્રિભુવનને પ્રકાશિત કરી દીધું હતું. બ્રહ્મન અન્ય બધા મનુઓની જેમ 4 મનુનો જન્મ પણ અલૌકિક છે તેની વાત કહું છું. સાંભળો. અધ્યાય 36 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.